શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 9 અધ્યાય 38 ભગવતી ભુવનેશ્વરીના સ્વરૂપ મહત્વ અને ગુણોની અનિર્વચનીયતા સાવિત્રીએ કહ્યું. પ્રભો, હવે આપ મને સમસ્ત સાર પદાર્થોમાં સર્વોત્તમ છે તે ભગવતીની ભક્તિ પ્રદાન કરવાની કૃપા કરો, કારણ કે તે જ મુક્તિનો સિદ્ધ માર્ગ છે. તેના જ પ્રભાવથી મનુષ્ય નરકમાંથી તરી જાય છે. તે જ સંપૂર્ણ અશુભ કર્મોનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. તેના મહિમાથી કર્મરૂપી વૃક્ષની જડ કપાઈ જાય છે. ભગવાન, મુક્તિ કોને કહે છે? મુક્તિ કેટલા પ્રકારની હોય છે? તેના લક્ષણ શા છે? તથા ભક્તિનું ખરેખર સ્વરૂપ શું છે? ભક્તિના કેટલા ભેદ છે અને કરેલા કર્મોના ભોગનો નાશ કઈ રીતે થાય છે? આ બધી વાતો હું જાણવા ઈચ્છું છું. વેદ વેતાઓમાં શ્રેષ્ઠ પ્રભુ, આપ મને સંક્ષેપમાં પરમ સાર સ્વરૂપ જ્ઞાન આપવાની કૃપા કરો. અજ્ઞાનીઓને જ્ઞાન આપવાથી જે મહાન પુણ્ય થાય છે તે યજ્ઞ તીર્થ સ્નાન દાન વ્રત અને તપના સંપૂર્ણ પુણ્ય ફળ તેની 16મી કળાની પણ બરાબરી કરી શકતા નથી. પિતા કરતા માતાને 100 ગણી વધારે પૂજનીય માનવામાં આવે છે, તે તદ્દન સાચું છે. પરંતુ પ્રભુ, જ્ઞાનદાતા હોવાને કારણે ગુરુ માતા કરતા પણ 100 ગણા વધારે પૂજ્ય છે. ધર્મરાજ બોલ્યા, વત્સ, તું જેની અભિલાષા કરે છે તે બધું તો હું પહેલા જ તને આપી ચૂક્યો છું. હવે તું જે ભગવતી જગદંબાની ભક્તિ ઈચ્છે છે તે પણ મારા અગાઉ આપેલા વરદાનના પ્રભાવથી પ્રાપ્ત થઈ શકે છે. કલ્યાણી, તું જે મૂળ પ્રકૃતિ ભગવતી જગદંબાના ગુણાનુવાદ શ્રવણ કરવા ઈચ્છે છે તે તો ખૂબ જ વિલક્ષણ અપૂર્વ છે. આને પૂછનાર, કહેનારા અને સાંભળનારા બધા જ પોતાના કુળ તારક છે, પરંતુ તે કહેવું અતિ મુશ્કેલ છે. સહસ્ત્ર મુખવાળા શેષનાગ પણ તેને કહેવા સમર્થ નથી. મૃત્યુંજય ભગવાન શંકર જો પોતાના 5 મુખોથી તે કહેવા માંડે તો પણ તેનો પાર પામી શકે એમ નથી. બ્રહ્માજી ચારે વેદોના તથા સમસ્ત જગતના સૃષ્ટા છે, તેમના સુંદર 4 મુખ છે. ભગવાન વિષ્ણુ સર્વજ્ઞ છે, પરંતુ એ બંને પ્રધાન દેવો પણ ભગવતીના ગુણોનું સંપૂર્ણ વર્ણન કરવા સમર્થ નથી. કાર્તિક સ્વામી પોતાના 6 મુખોથી વર્ણન કરતા રહે તો પણ તેનો અંત પામી શકે એમ નથી. મહાભાગ, ગણેશજીને યોગીઓના ગુરુના ગુરુ કહે છે, પરંતુ ભગવતીના ગુણોનું વર્ણન કરવું તેમના માટે પણ અસંભવ છે. બધા જ શાસ્ત્રોનો સાર તત્વ 4 વેદ છે. એ વેદો અને તેના જાણનારા વિદ્વાનો પણ ભગવતી જગદંબાના ગુણોની એક કળા પણ જાણવામાં સમર્થ નથી. દેવીના મહિમાનું વર્ણન કરવામાં સાક્ષાત સરસ્વતી પણ જડવત થઈને પોતાની અસમર્થતા પ્રગટ કરવા લાગે છે. સનક, સનંદન, સનાતન, સનંતકુમાર, ધર્મ, કપિલ તથા સૂર્ય તથા બ્રહ્માજીના શ્રી બ્રહ્માજીના બીજા સુયોગ્ય પુત્રો પણ શ્રીદેવીના મહત્વનું વર્ણન કરવામાં સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી. ત્યારે બીજી વ્યક્તિઓ પાસેથી શું આશા રાખી શકાય? શ્રીદેવીના જે ગુણોની વ્યાખ્યા સિદ્ધ મુનિન્દ્ર તથા યોગીન્દ્ર પણ કરી શકતા નથી, તો તેમનું વર્ણન બીજા પુરુષો કઈ રીતે કહી શકે તથા હું કઈ રીતે કરી શકું? બ્રહ્મા, વિષ્ણુ તથા શંકર વગેરે જેનું ધ્યાન કરે છે તે ભગવતીનું ચરણ કમળ તેમના પોતાના ભક્તોને અત્યંત સુલભ છે, પણ બીજાઓને તો તે અત્યંત દુર્લભ છે. ભગવતીનો ગુણાનુવાદ અતિ પવિત્ર છે. થોડા લોકો તેમના કોઈક અંશને જાણે છે. પરમ જ્ઞાની બ્રહ્મા કંઈક વધારે અંશથી જાણે છે. જ્ઞાનીઓના ગુરુ ગણેશજીને ભગવતીની થોડું વધારે જ્ઞાન છે. બધાથી વિલક્ષણ ગુણો સર્વજ્ઞાની ભગવાન શંકર જ જાણે છે, કારણ કે તેમને આ જ્ઞાન પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી પ્રાપ્ત થયું છે. પૂર્વકાળની વાત છે. ભગવાન શંકર એકવાર ગોલોકમાં ગયા હતા. ત્યાં એક પરમ નિર્જન સ્થાનમાં રાસ મંડળનું આયોજન થયું હતું. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણે શંકરજીને ભગવતી જગદંબાના થોડા પવિત્ર ગુણો કહ્યા હતા. ત્યાર પછી સ્વયં શિવજીએ પોતાના સ્થાન પર ધર્મને તેનો ઉપદેશ કર્યો હતો. મહાભાવ સૂર્યના પૂછવાથી ધર્મએ તેમના ઉપદેશની વ્યાખ્યા કરી હતી. સાધ્વી, મારા પિતાશ્રી ભગવાન સૂર્ય તપસ્યા કર્યા પછી દેવીની ઉપાસના કરીને આ જ્ઞાનને અંશત પ્રાપ્ત કરી શક્યા. પૂર્વકાળમાં મારા પિતાશ્રી મને યમપુરીનું રાજ્ય આપી રહ્યા હતા, પરંતુ હું તે રાજ્ય લેવા ઈચ્છતો ન હતો. સુરતે વૈરાગ્ય થવાના કારણે મારા મનમાં તપ કરવાની ઈચ્છા હતી ત્યારે પિતાશ્રીએ મારી સામે ભગવતીના ગુણોનું વર્ણન કર્યું હતું. ત્યારે મેં જે સાંભળ્યું હતું તે પરમ દુર્લભ વિષય હું આજે તને કહી રહ્યો છું. સાંભળ. સુંદર મુખવાળી મૂળ પ્રકૃતિ ભગવતી જગદંબાના એટલા અપાર ગુણ છે કે તે બધાને તે પોતે જ જાણતા નથી, ત્યારે બીજાની તો વાત જ શી કરવી. જેમ આકાશ તેનામાં રહેલી બધી વસ્તુઓથી અજાણ રહે છે, તેમ ભગવતી પણ પોતાના સમસ્ત ગુણોથી અપરિચિત જ છે. આ બ્રહ્મ સ્વરૂપિણી ભગવતીનું પ્રથમ રૂપ સર્વાત્મા છે, જે બધાના ભગવાન અને સર્વ કારણોના કારણ છે. સર્વેશ્વર, સર્વાદ્ય, સર્વવિત્ત અને સર્વ પરિપાલક વગેરે જેમના જુદા જુદા નામ છે, જે નિત્ય સ્વરૂપ, નિત્ય વિગ્રહ, હંમેશા પરમાનંદ પરિપૂર્ણ રહે છે, જે ભૌતિક આકાર વિનાના છે, તથા જે નિરંકુશ, નિશંક, નિર્ગુણ, નિરામય, નિર્લિપ્ત, સર્વસાક્ષી, સર્વાધાર તથા પરાત્પર છે, તે જ પરમાત્મા પોતાની માયાથી મૂળ પ્રકૃતિ ભગવતી ભુવનેશ્વરીના રૂપમાં અભિવ્યક્ત થઈ જાય છે. બધી જ નામધારી વસ્તુઓની અભિવ્યક્તિ અથવા ઉત્પત્તિ તેમનાથી થઈ છે, સ્વયં પરમાત્મા જ પ્રકૃતિના સંયોગથી પ્રકૃતિ શબ્દ વાચ્ય થઈ જાય છે. આ પ્રકૃતિ અને પુરુષ બંનેમાં વસ્તુતઃ એવી અભિન્નતા છે, જે અગ્નિ અને દાહક શક્તિમાં ક્યારેય સહેજ પણ ભિન્નતાની કલ્પના થતી નથી. તે જ આ સચ્ચિદાનંદ સ્વરૂપિણી ભગવતી જગદંબા શક્તિ અને મહામાયા નામથી પ્રસિદ્ધ છે. તેમનું કોઈ રૂપ નથી, તેમ છતાં ભક્તો પર કૃપા કરવા માટે તે વિધવિધ રૂપો ધારણ કરે છે. તે જ સર્વપ્રથમ ગોપાલ સુંદરીનું રૂપ ધારણ કરી ચૂક્યા છે. તેથી સ્વયં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ તેમનું જ અભિન્ન સ્વરૂપ છે. ત્યારે તેમની અવર્ણનીય શોભા હતી, પરમ સુંદર તેમનું વિગ્રહ હતું, મનને મુગ્ધ કરનાર નિરતિશય સુંદર નવનીલ નિરદ આકૃતિ હતી. નિત્ય નવકિશોર ગોપવેશ હતો. તેમના નેત્ર કમળની શોભાની સામે શરદ ઋતુના મધ્યાહન કાળના કમળની સુંદરતા પણ ઝાંખી થઈ રહી હતી. તેમની સૌંદર્ય માધુરી પર અનંત અનંગ ન્યોછાવર થઈ રહ્યા હતા. તેમના મધુર મનોહર મુખ ચંદ્રને જોઈને શરદની પૂર્ણિમાના કોટી કોટી ચંદ્રમાં ઝાંખા થઈ જતા હતા. દિવ્ય અમૂલ્ય રત્નોથી રચેલા પ્રભાયુક્ત આભૂષણોથી તેમનું સર્વાંગ અલંકૃત હતું. કટિપ્રદેશ પરમ પ્રભાવશાળી પિતાંબરથી સુશોભિત હતો. સહજ બ્રહ્મ જ્યોતિથી તેમનું વિગ્રહ પ્રકાશિત હતો. તેમના વિશાળ વૃક્ષસ્થળ પર દિવ્ય સુગંધવાળી વનમાળા શોભી રહી હતી. ચંપો અને માલતીની મનોહર માળાઓ ઘૂંટણ સુધી લટકી રહી હતી. ગુરુ સ્થળ પર કૌસ્તુભ મણી ચમકી રહ્યો હતો. સમસ્ત અંગ કસ્તુરી, કેસર અને અગર મિશ્રિત દિવ્ય ચંદનથી ચર્ચિત હતું. તેમનો શ્રી વિગ્રહ મનોહર દિવ્ય ચૂડામણીથી શોભતો હતો. મુખ પર મધુર હાસ્ય હતું. તેઓ બંને હાથોથી વાંસળીમાં સુર ભરી રહ્યા હતા. મનને હરનારી દિવ્ય લીલાઓના તો સાક્ષાત ધામ હતા. તે પરમ શાંત અને અનંત માધુર્ય યુક્ત શ્રી સંપન્ન અને શ્રી રાધા રાણીના પરમ પ્રિય પ્રાણવલ્લભ હતા. રાસમંડળના મધ્ય ભાગમાં દિવ્ય રત્નમય દિવ્ય સિંહાસન પર બિરાજમાન હતા. પ્રેમની પ્રતિમાઓ જેવી શ્રી ગોપાંગનાઓ મધુર હાસ્ય સાથે તેમના મુખ કમળ તરફ પાપણો સ્થિર કરીને જોઈ રહી હતી. તેમના અંગ અંગમાંથી રસ સુધાનો પ્રવાહ વહી રહ્યો હતો. શ્રી કૃષ્ણ બધાના એકમાત્ર મહેશ્વર છે. જગત વિધાતા બ્રહ્મા તેમનો ભય માનીને સૃષ્ટિનું વિધાન કર્માનુસાર ભાગ્ય લેખન કરે છે. તેમની જ આજ્ઞા અનુસાર દેવતાઓ બધાને તપસ્યાનું તથા કર્મનું ફળ આપે છે. તેમના જ આદેશથી ભગવાન વિષ્ણુને બધાના રક્ષક માનવામાં આવે છે. વિષ્ણુ ભગવાન તેમનું અનુશાસન માનીને નિરંતર જગતની રક્ષાના કાર્યમાં તત્પર રહે છે. જેમના ભયથી જ્ઞાનીઓના ગુરુના ગુરુ મૃત્યુંજય શંકર કાલાગ્નિ રૂપે અખિલ જગતનું સંહાર કરે છે, અને તેમને જ જાણવાથી તે જ્ઞાની યોગી પ્રભુ પરમાનંદથી પૂર્ણ તથા ભક્તિ વૈરાગ્યથી યુક્ત છે. સાધ્વી તેમના જ ભયથી શીઘ્રગામીઓમાં મુખ્ય એવો પવન સંચાર કાર્ય કરે છે. સૂર્ય તપે છે, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, મૃત્યુ પ્રાણીઓ પર પ્રભાવ પાડી શકે છે, અગ્નિ બાળી શકે છે અને જળ શીતળ કરી શકે છે. તેમની જ આજ્ઞાથી ભયભીત દિક્પાલો દિશાઓની રક્ષા કરે છે, ગ્રહો રાશિચક્ર પર ભ્રમણ કરે છે, વૃક્ષો ફૂલે ફાલે છે, તેમની આજ્ઞાને શિરોધાર્ય કરીને કાળ જગતનો સંહાર કરે છે. તેમની આજ્ઞા વિના જળચર કે સ્થળચર કોઈ પ્રાણી જીવિત રહી શકતા નથી. તેમની આજ્ઞા વિના યુદ્ધમાં કે કોઈ દુર્ગમ સ્થાનમાં મૃત્યુ પ્રાણીને મારી શકતું નથી. તેમની આજ્ઞા થતા જ વાયુ અગાધ જળને, જળ કચ્છપને, કચ્છપ શેષનાગને, શેષનાગ પૃથ્વીને, અને પૃથ્વી સમુદ્ર અને પર્વતોને ધારણ કરી રહી છે. તે ક્ષમા મૂર્તિ તેમની જ આજ્ઞાથી અનેક પ્રકારના રત્નોને ધારણ કરે છે, અને તેમની જ આજ્ઞા પ્રમાણે પૃથ્વી પર બધા જ પ્રાણીઓ જન્મે છે અને મૃત્યુ પામે છે. પતિવ્રત દેવતાઓના 71 યુગની ઇન્દ્રની આયુ હોય છે. એવા 28 ઇન્દ્રો થયા પછી બ્રહ્માનો એક દિવસ રાત થાય છે. એ પ્રમાણે 30 દિવસનો એક મહિનો થાય છે, અને 2 માસની ઋતુ તથા 6 ઋતુઓનું એક વર્ષ થાય છે. એવા 100 વર્ષની બ્રહ્માની આયુ છે. આ જ બ્રહ્માના આયુષ્યનું માપ કહેવાયું છે. બ્રહ્માનું આયુષ્ય પૂરું થયા પછી માયા વિશિષ્ટ પ્રકૃતિ બ્રહ્મ પરમાત્માની આંખનો એક પલકારો ક્ષણ થાય છે. જ્યારે તે એકવાર આંખ બંધ કરે છે ત્યારે તેને પ્રાકૃતિક પ્રલય કહે છે. તે પ્રાકૃતિક પ્રલય વખતે બધા દેવતાઓ, ચરાચર પ્રાણી, દાતા અને વિધાતા બધા જ ભગવાન શ્રીકૃષ્ણની નાભી કમળમાં લીન થઈ જાય છે. ક્ષીરસાગરમાં શયન કરનારા શ્રી વિષ્ણુ તથા વૈકુંઠવાસી ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણના ડાબા પડખામાં લઈ પામે છે. જ્ઞાનના અધિષ્ઠાતા સનાતન ભગવાન શંકર તે પરમાત્મા શ્રીકૃષ્ણના જ્ઞાનમાં પ્રવેશ કરી જાય છે. તમામ શક્તિઓ વિષ્ણુ માયા દુર્ગામાં તિરોહિત થઈ જાય છે. વિષ્ણુ માયા દુર્ગા ભગવાન શ્રીકૃષ્ણની બુદ્ધિમાં સ્થાન લે છે, કારણ કે તે તેમની બુદ્ધિના અધિષ્ઠાત્રી દેવી છે. નારાયણના અંશ સ્વામી કાર્તિકેય તેમના વૃક્ષ સ્થળમાં લીન થઈ જાય છે. સુવ્રતે ગણોના સ્વામી દેવેશ્વર ગણેશજીને ભગવાન શ્રીકૃષ્ણના અંશ માનવામાં આવે છે. તે શ્રીકૃષ્ણની 2 ભુજાઓમાં પ્રવેશ કરી જાય છે. લક્ષ્મીના અંશભૂત દેવીઓ લક્ષ્મીમાં તથા લક્ષ્મી શ્રી રાધાજીમાં લીન થઈ જાય છે. ગોપીઓ તથા બધી જ દેવ પત્નીઓ પણ શ્રી રાધાજીમાં જ લીન થઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણના પ્રાણોના અધીશ્વરી દેવી રાધાજી તેમના પ્રાણોમાં લીન થઈ જાય છે. સાવિત્રી વેદ અને સંપૂર્ણ શાસ્ત્રો સરસ્વતીમાં પ્રવેશ કરી જાય છે. સરસ્વતી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણની જીભમાં વિલીન થઈ જાય છે. ગોલોકના બધા ગોપ શ્રીકૃષ્ણના રૂંવાટામાં લીન થઈ જાય છે. તે પ્રભુના પ્રાણોમાં બધા જ પ્રાણીઓના પ્રાણવાયુ, તેમની જઠરાગ્નિમાં સમસ્ત અગ્નિઓ તથા તેમની જીવાના અગ્રભાગ પર જળનો લય થાય છે. વૈષ્ણવ અત્યંત આનંદ સાથે ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં લીન થઈ જાય છે. સારનો પણ સાર ભક્તિરૂપી રસમય અમૃતને પીવાવાળા તેમના અંશરૂપ ભક્તો પણ ભગવાનમાં લીન થઈ જાય છે. જેમના રૂવાટામાં સંપૂર્ણ વિશ્વ વસે છે તેમને મહાવિરાટ પુરુષ કહ્યા છે. તેઓ એકવાર ચક્ષુ બંધ કરે ત્યારે પ્રાકૃત પ્રલય થઈ જાય છે, તથા એકવાર ઉઘાડતા ફરી સૃષ્ટિના કાર્યનો આરંભ થઈ જાય છે. બ્રહ્માના 100 વર્ષ વ્યતીત થઈ જવાથી સૃષ્ટિનો પ્રલય થાય છે. સુવ્રતે જેમ પૃથ્વીના રજકણોની ગણતરી કરી શકાતી નથી તેમ બ્રહ્માની સૃષ્ટિ અને પ્રલયની કોઈ સંખ્યા જ નથી. જે સર્વના અંતરાત્મા પ્રભુના આંખની પલક પડવાથી પ્રલય તથા ઉગડવાથી ઈશ્વર ઈચ્છાથી સૃષ્ટિનો પુનઃ પ્રારંભ થાય છે તે પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ પ્રલય કાળ ઉપસ્થિત થાય ત્યારે તે મૂળ પ્રકૃતિ પરાત્પર સ્વરૂપા શક્તિમાં લીન થઈ જાય છે. ત્યારે માત્ર એક પરાશક્તિ જ બચે છે, તેને નિર્ગુણ કહે છે. તેના સંબંધમાં વિદ્વાનોનું કથન છે કે સદે વેદમગ્ર આસિત, અર્થાત તે જ આ પુરુષ છે જે સર્વપ્રથમ બિરાજમાન હતા. ભગવતી મૂળ પ્રકૃતિ અવ્યક્ત તથા વ્યાકૃત શબ્દથી કહેવાય છે અને પ્રલય કાળે તે જ ચૈતન્યમાં અભેદપણું પામીને રહે છે. આવા તે ભગવતીના ગુણોનું વર્ણન કરવા કોણ સમર્થ છે? ચાર વેદોએ મુક્તિના ચાર ભેદ કહ્યા છે. તે બધામાં ભગવાનની ભક્તિને મુખ્ય ગણી છે, કારણ તેની સામે બધું તુચ્છ છે. એક મુક્તિ સાલોક્ય પ્રાપ્ત કરાવનારી, બીજી સારૂપ્ય આપવામાં નિપુણ, ત્રીજી સામીપ્ય પ્રદાન કરનારી અને ચોથી નિર્વાણ પદ પર પહોંચાડનારી છે. ભક્ત પુરુષ પરમ પ્રભુ પરમાત્માની સેવા છોડીને આવી મુક્તિઓની ઈચ્છા કરતા નથી. તે શિવત્વ, અમરત્વ અને બ્રહ્મત્વને પણ ગૌણ ગણે છે. મુક્તિ સેવા રહિત હોય છે અને ભક્તિમાં નિરંતર સેવા ભાવની વૃદ્ધિ થાય છે. આ જ ભક્તિ અને મુક્તિમાં અંતર છે. હવે કર્મોના ભોગોનો નાશ કેવી રીતે થાય છે તે સાંભળો. વિદ્વાનો કહે છે કે કરેલા કર્મોનો જે ભોગ તેને જ વિદ્વાનો નિષેક કહે છે. કર્મફળના નાશ માટે કલ્યાણકારી ઉપાય એ છે કે મૂળ પ્રકૃતિ ભગવતી દેવીની શ્રેષ્ઠ સેવા કરવી, સાધવી. જેને લોકમાં અને વેદમાં સ્થિર તત્વજ્ઞાન કહે છે તે આ જ છે. તેથી હે પુત્રી, તું આ વિઘ્ન રહિત અને કલ્યાણકારી માર્ગનું અનુકરણ કર. આ પ્રમાણે કહીને સૂર્યપુત્ર ધર્મરાજે સાવિત્રીના પતિ સત્યવાનને જૂતો કરી સાવિત્રીને શુભ આશીર્વાદ આપ્યા. ત્યાર પછી તે જવા તૈયાર થયા. તેમને જતા જોઈને સાવિત્રીએ તેમના ચરણોમાં મસ્તક નમાવી તેમના ચરણ પકડી લીધા અને રડવા લાગી. ધર્મરાજના વિયોગને કારણે તે રડી રહી હતી. કૃપા સાગર ધર્મરાજ સાવિત્રીની આવી સ્થિતિ જોઈને ખૂબ પ્રસન્ન થયા અને તેમની આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. તેમણે સાવિત્રીને કહ્યું. ધર્મરાજ બોલ્યા, સાવિત્રી, તું પુણ્ય ભૂમિ ભારત ખંડમાં ઘણા વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી સ્વયં ભગવતીના લોકમાં જઈશ. કલ્યાણી, હવે તું તારા ઘેર જા અને ભગવતી સાવિત્રીનું વ્રત કર. 14 વર્ષ સુધી આ વ્રત કરવાથી સ્ત્રીને મોક્ષ પ્રાપ્ત થાય છે. જેઠ મહિનાની શુક્લ ચતુર્દશીના દિવસે આ વ્રત કરવું, ભાદરવા મહિનામાં શુક્લ પક્ષ અષ્ટમીના દિવસે મહાલક્ષ્મીનું વ્રત કરવું, પવિત્ર હાસ્યવાળી આ વ્રત 16 વર્ષ સુધી કરવું જોઈએ. જે સ્ત્રી ભક્તિપૂર્વક આ વ્રત કરે છે તેને ભગવાન શ્રી હરિનું પરમ પદ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક મંગળવારના દિવસે મંગળ પ્રદાન કરવાવાળી ભગવતી મંગળ ચંડિકાની પૂજા કરવી જોઈએ. દરેક મહિનાની સુદ છઠના દિવસે મંગળ પ્રદા ભગવતી ષષ્ઠી દેવસેનાની ઉપાસના કરવાનું વિધાન છે. આજ પ્રમાણે અષાઢ મહિનાની સંક્રાંતિના અવસરે સર્વ સિદ્ધિ આપનાર ભગવતી મનસાની પૂજા કરવી. કાર્તિક માસ શુક્લ પક્ષની પૂનમના દિવસે રાસના અવસર પર ભગવાન શ્રી કૃષ્ણના પ્રાણ પ્રિય શ્રી રાધાજીની ઉપાસના કરવી જોઈએ તથા દરેક મહિનાની સુદ આઠમના દિવસે મંગળદાયી ભગવતી દુર્ગાનું વ્રત કરવું જોઈએ. જે સ્ત્રી પુત્રવતી અને સૌભાગ્યવતી સ્ત્રીઓમાં પુણ્યમયી પતિવ્રતા સ્ત્રીઓ અને યંત્રોમાં તથા પ્રતિમાઓમાં ભગવતી વિષ્ણુ માયા દુર્ગતિ નાશીની દુર્ગા તથા પ્રકૃતિ સ્વરૂપિણી ભગવતી જગદંબાની ભાવના કરીને સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત કરવા ભક્તિપૂર્વક તેમની પૂજા કરે છે. પાલોકમાં સુખ ભોગવી અંતમાં ભગવતી દેવીના પરમ પદને પામે છે. સાધક પુરુષોએ આ પ્રમાણે દેવીની વિભૂતિઓનું નિરંતર પૂજન કરવું. તેથી તું હંમેશા સર્વ સ્વરૂપ મૂળ પ્રકૃતિ શ્રી ભુવનેશ્વરીની ઉપાસના કર. આ પરમેશ્વરીની સેવાથી વધુને કૃતકૃત્ય કરનારું બીજું કોઈ કાર્ય નથી. આ પ્રમાણે કહીને ધર્મરાજા પોતાના સ્થાને પધારી ગયા. સાવિત્રી પણ પતિદેવને લઈને પોતાના ઘેર આવી. નારદ: આમ સાવિત્રી અને સત્યવાન બંને જ્યારે ઘેર ગયા ત્યારે સાવિત્રીએ પોતાના અન્ય બાંધવોને આ સંપૂર્ણ પ્રસંગ કહ્યો. પછી વરદાનના પ્રભાવથી ક્રમશઃ સાવિત્રીના પિતા પુત્રવાન થયા. સાવિત્રીના સસરાની આંખો સારી થઈ ગઈ અને તેમને પોતાનું રાજ્ય મળી ગયું. સાવિત્રીને પણ ઘણા પુત્રો થયા. સાવિત્રી પુણ્ય ભૂમિ ભારતખંડમાં અનેક વર્ષો સુધી સુખ ભોગવી અંતમાં પોતાના પતિ સાથે ભગવતી ભુવનેશ્વરીના લોકમાં ગઈ, જે દેવી સૂર્યમંડળની તથા સર્વ મંત્રોની અધિષ્ઠાત્રી છે. તે જ દેવીને સાવિત્રી કહ્યા છે. હે વત્સ, આ પ્રમાણે સાવિત્રીનું ઉત્તમ આખ્યાન તથા જીવોના કર્મોના વિપાક મેં તમને કહ્યો. હવે શું સાંભળવાની ઈચ્છા છે? અધ્યાય 38 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.